ઈમાનદારી. ઈમાનદારી એ એવી સંપત્તિ છે જે ખર્ચાય એટલી વધારે ને વધારે વધતી જ જાય છે. પૈસા ઓછા થઈ શકે, પદ છૂટી શકે, પણ ઈમાનદારી છૂટે તો બધું જ છૂટી જાય છે. લોકો કદાચ તાત્કાલિક લાભ માટે શોર્ટકટ પસંદ કરે, પણ લાંબા સમય સુધી ટકી રહેનાર એ જ હોય છે જે સચ્ચાઈને પકડી રાખે છે. ઈમાનદાર માણસને દરવાજા ખખડાવવાની જરૂર નથી પડતી, વિશ્વાસ પોતે જ દરવાજા ખોલી આપે છે. મિત્રો, યાદ રાખીએ, ઈમાનદારી આપણને તરત તાળીઓ નહીં અપાવે, પણ અંતે આપણને શાંતિ, માન અને આત્મવિશ્વાસ અવશ્ય અપાવશે. કારણ કે ઈમાનદારી એ એવી સંપત્તિ છે જે ક્યારેય ઘટતી જ નથી, એ આપણને અંદરથી સમૃદ્ધ બનાવે છે.